શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 31-32. તારકાસુરથી દુઃખી દેવતાઓ દ્વારા ભગવતીની સ્તુતિ તથા હિમાલયને ત્યાં દેવીનું પ્રાગટ્ય. હિમાલયની વિનંતીથી દેવી દ્વારા જ્ઞાનોપદેશનો પ્રારંભ. જન્મેજય કહ્યું, મુને, આપ અગાઉ કહી ચૂક્યા છો કે હિમાલયના શિખર પર મહાન તેજનો આવિર્ભાવ થયો હતો. તે પ્રસંગને વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, તમને ધન્યવાદ ઘટે છે. તમે કૃતકૃત્ય અને ભાગ્યશાળી છો. મહાત્માઓએ તમને શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે, તેથી ભગવતી જગદંબાની નિષ્કપટ ભક્તિ તમારા હૃદયમાં પ્રગટી છે. રાજન, સાંભળો, પ્રાચીન પ્રસંગ કહી રહ્યો છું. જ્યારે સતીનું શરીર યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયું, ત્યારે ભગવાન શિવજી દેશ દેશાંતરમાં ફરતા ફરતા કોઈ એક જગ્યાએ જઈને બેઠા. તેઓ મનને અંતર્મુખ કરીને ભગવતી જગદંબાનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે ત્રિલોકના સમસ્ત જીવો, સમુદ્રો, દ્વીપો તથા પર્વતો સહિત શક્તિહીન થઈ દુર્ભાગ્યને પ્રાપ્ત થયા હતા. દરેકના હૃદયમાં રહેલું આનંદનું ઝરણું સુકાઈ ગયું. બધા જ જીવો ઉદાસ બની ગયા. બધા દુઃખરૂપી સાગરમાં ડૂબી ગયા. રોગોએ પણ બધાને ઘેરી લીધા હતા. ગ્રહો અને દેવની ગતિનો કોઈ ચોક્કસ નિયમ નથી. રાજન, ભગવતી સતીની અનુપસ્થિતિમાં દેવતાઓ અને મનુષ્યો નિરંકુશ જેવા થઈ ગયા. તે સમયે તારક નામનો એક પ્રસિદ્ધ મહાન અસુર ઉત્પન્ન થયો. ત્રિલોકના અધ્યક્ષ બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે ભગવાન શંકરનો જે ઔરસ પુત્ર થશે, તેના હાથે તારું મૃત્યુ થશે. બ્રહ્માજી દ્વારા આ અસુરનું મૃત્યુ નક્કી થયું હોવા છતાં શિવજીને કોઈ પુત્ર હતો નહીં, તેથી તે મહાઅસુર ગાજ્યા કરતો હતો. તેથી દેવતાઓ અપાર ચિંતા કરવા લાગ્યા. દેવતાઓએ વિચાર્યું, શંકરજીને તો પત્ની જ નથી, પછી પુત્રની આશા ક્યાંથી રાખી શકાય? આવી સ્થિતિમાં આપણા દુર્ભાગ્યનો અંત કઈ રીતે આવશે? આવી ચિંતાથી અત્યંત વ્યાકુળ થઈ બધા દેવતાઓ વૈકુંઠ ગયા. દેવતાઓએ ભગવાન વિષ્ણુએ પોતાનું દુઃખ જણાવ્યું ત્યારે શ્રીહરિએ તેમનો ઉપાય બતાવતા કહ્યું, તમે બધા આટલા માટે ચિંતામાં છો? તમે બધા આટલા માટે ચિંતામાં કેમ છો? ભગવતી શિવા કામનાઓની પૂર્તિ માટે સાક્ષાત કલ્પવૃક્ષ છે. મણિદ્વીપમાં બિરાજતા તે ભગવતી ભુવનેશ્વરી ક્યાંય ગયા નથી. આપણા દોષોને લીધે તેમણે આપણા પરથી દ્રષ્ટિ હટાવી લીધી છે, બીજી કોઈ વાત નથી. તેમણે આપણી શાન ઠેકાણે લાવવા માટે જ આપણી ઉપેક્ષા કરી છે. જે રીતે માં તેના બાળકને પ્રેમ કરે અથવા ધમકાવે, તેમ છતાં માનો પ્રેમ દરેક સ્થિતિમાં કરુણા ભર્યો જ રહે છે. તે જ રીતે ભગવતીના વિષયમાં સમજવું જોઈએ. આપણા ગુણ અને દોષ પ્રમાણે તેમને કામ કરવું જ પડે છે, અને પુત્રના તો ડગલે ડગલે અપરાધ થાય છે. એક માં સિવાય જગતમાં બીજું કોણ છે જે તે અપરાધોને સહી શકે? તેથી તમે બધા શાંત ચિત્તે ભગવતી જગદંબાની શરણમાં જાઓ, મોડું ન કરો. તમારું કાર્ય તેઓ અવશ્ય કરશે. રાજન, આ પ્રમાણે દેવતાઓને ઉપદેશ આપીને ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે વૈકુંઠથી નીકળ્યા. તરત જ તેઓ ગિરિરાજ હિમાલય પર પહોંચી ગયા. બધા દેવતાઓએ દેવીની સ્તુતિ આરાધના શરૂ કરી. જે દેવતાઓ અંબા યજ્ઞનો વિધિ જાણતા હતા, તેઓ અંબા યજ્ઞ કરવા લાગ્યા. રાજન, સમસ્ત દેવતાઓ દ્વારા તે જ વખતે તૃતીયાદિ વ્રતોનું સ્પષ્ટીકરણ ભગવતી જગદંબા હિમાલયના પ્રત્યે આગળ કરશે. તે જ વખતે તૃતીયાદિ વ્રતનું આયોજન કરવામાં આવ્યું. કેટલાક દેવતાઓ સમાધિમાં બેઠા, કેટલાકે નામ જપ શરૂ કર્યા, કેટલાક માયાબીજ મંત્રનો જપ કરવા લાગ્યા, કેટલાક કૃચ્છ ચાંદ્રાયણી વગેરે વ્રત કરવા લાગ્યા. જન્મેજય, આ પ્રમાણે દેવતાઓએ લાંબા સમય સુધી દેવીની ઉપાસના કરી. ત્યારે અકસ્માત ચૈત્ર મહિનાની 9 અને શુક્રવારના શુભ દિવસે દેવતાઓની સામે વેદો દ્વારા વર્ણવેલ પ્રસિદ્ધ તેજ પ્રગટ થયું. ચારે વેદો પ્રગટ થઈને તેમની ચારે દિશાઓમાં સ્તુતિ કરતા હતા. તે જ્યોતિ કરોડો સૂર્ય જેવી પ્રકાશમાન હતી, તેમ છતાં કરોડો ચંદ્રમા જેવા તે શીતળ હતા. કરોડો વીજળીઓની જેમ તે જ્યોતિ ચળકી રહી હતી. તેનો રંગ લાલ હતો. તે જ્યોતિ બહુ ઊંચી પણ ન હતી અને બહુ નીચી પણ ન હતી, તે મધ્યમ હતી. આદિ અને અંત રહિત તે તેજ પુંજને હાથ કે આંગળીઓ ન હતી. તેમાં સ્ત્રી પુરુષ કે નપુંસક કોઈ રૂપ સ્પષ્ટ દેખાતું ન હતું. રાજન, તે તેજ પુંજથી દેવતાઓની આંખો અંજાઈ ગઈ. પછી ધૈર્યપૂર્વક જ્યારે તેજ પુંજ તરફ જોવા લાગ્યા ત્યારે તેમને એક પરમ દિવ્ય મનોહર દેવીના દર્શન થયા. તેમના બધા અંગો અત્યંત સુંદર હતા. સુકુમાર અવસ્થા હતી. યૌવન જાણે હમણાં જ ખીલી રહ્યું હતું. વિશાળ વૃક્ષ સ્થળ હતું. ઝણકાર કરતી ગુગરીઓ, કંદોરો અને ઝાંઝરથી તે અદ્ભુત શોભતા હતા. દિવ્ય સોનાના બાજુબંધ, કડા ગળાનો હાર વગેરે આભૂષણો તેમની શોભા વધારી રહ્યા હતા. અમૂલ્ય મણિઓનો ચળકતો હાર તેમના ગળામાં લટકી રહ્યો હતો. કેવડાના નવા પાન જેવા ઉજ્જવળ ગાલ પર ભમરા જેવા કાળા કેશ શોભી રહ્યા હતા. તેમનો કટિપ્રદેશ અતિ સુંદર હતો. તેમના પેટ પર રોમાવલીઓ શોભામાં વૃદ્ધિ કરી રહી હતી. કપૂરના નાના નાના ટુકડા સાથેના પાનબીડા મુખમાં ભરેલા હતા. કમળ જેવા મુખ પર સોનાના બે કુંડળોનો મધુર ધ્વનિ નીકળતો હતો. આથમના અર્ધચંદ્રના મંડળ જેવા લલાટવાળા, લાંબી ભમરોવાળા, લાલ કમળ જેવા નેત્રોવાળા, ઊંચી નાસિકાવાળા દેવીની મધુર હોઠમાંથી અમૃત ટપકી રહ્યું હતું. મોગરાની ખીલેલ કળીઓ જેવા દાંત હતા. મોતીની માળા જેમ તેમના ગળામાં શોભતી હતી. મસ્તક પરના રત્નમય મુગટમાં ચંદ્રમા જેવો પ્રકાશ હતો. મોગરો અને માલતીની પુષ્પમાળાઓ કેસની વેણીમાં ગૂંથેલી હતી. કેસરની બિંદી લલાટમાં શોભતી હતી. ત્રણ નેત્રોની અદ્ભુત છટા હતી. પાસ અંકુશ, વર અને અભય મુદ્રાયુક્ત ચાર ભુજાઓ હતી. લાલ રંગનું અનુપમ વસ્ત્ર શોભતું હતું. શરીરની કાંતિ દાડમના ફૂલ જેવી હતી. આમ શૃંગારની સર્વ વસ્તુઓથી તે અલંકૃત હતા. તમામ દેવતાઓ હાથ જોડીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તેઓ કોઈ સાધારણ સ્ત્રી ન હતા, પરંતુ બધાના મનોરથ પૂર્ણ કરવા વાળા તથા બધાને મોહિત કરવા વાળા જગત જનની સાક્ષાત માં જગદંબા હતા. તેઓનું મુખ હાસ્યથી ખીલી રહ્યું હતું. આવા શુદ્ધ કરુણાના સાકાર સ્વરૂપ ભગવતી જગદંબાના દેવતાઓએ દર્શન કર્યા. બધા દેવતાઓએ આદર સાથે દેવીને પ્રણામ કર્યા. દેવતાઓની આંખોમાં હસરાશું ઉભરાતા હતા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હોવાથી કાંઈ બોલી શકવા સમર્થ ન હતા. પ્રયત્નપૂર્વક સ્વસ્થ થઈને તેઓ માથું નમાવી ભગવતી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, દેવીને નમસ્કાર. હો મહાદેવી, શિવાને નમસ્કાર કરીએ છીએ. પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ દેવીને નમસ્કાર હો. અમારા વારંવાર નમસ્કાર હો. અગ્નિ જેવા વર્ણવાળા, જ્ઞાનથી પૂર્ણ, તપથી પ્રકાશમાન, અત્યંત તેજસ્વી, કર્મફળની કામનાથી બધા લોકો દ્વારા આરાધિત દુર્ગા દેવીની અમે શરણમાં આવીએ છીએ. સંસાર સાગરથી તારવા વાળા તમને નમસ્કાર હો. સર્વમાં પ્રકાશથી વૈખરી વાણીને પ્રાણોએ ઉત્પન્ન કરે છે અને જેને દેહધારી બધા જીવો બોલે છે. સર્વ કામનાઓ પૂરી કરવામાં કામધેનુ સમાન આનંદ આપનારા, અન્ન તથા શક્તિ આપનારા વગરૂપિણી ભગવતી, અમારી ઉત્તમ સ્તુતિથી પ્રસન્ન થાઓ. કાળનો નાશ કરનારા વેદો દ્વારા સ્તુત્ય વિષ્ણુ શક્તિ, સ્કંદ માતા, શિવ શક્તિ, સરસ્વતી, બ્રહ્મા શક્તિ, દેવ માતા આદિતિ અને દક્ષ કન્યા સતી, પાપ નાશીની કલ્યાણકારીણી ભગવતીને અમારા નમસ્કાર હો. અમે મહાલક્ષ્મીને જાણીએ છીએ અને તે સર્વશક્તિનું અમે ધ્યાન ધરીએ છીએ. તે દેવી અમને જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્ત કરો. વિરાટ રૂપ ધારણ કરનારા દેવીને નમસ્કાર હો. સૂક્ષ્મ રૂપે બિરાજનારા દેવીને નમસ્કાર હો. अव्याकृत रूप थी शोभिता देवी ने नमस्कार हो। श्री ब्रह्म मूर्ति रूप देवी ने नमस्कार हो। जेमने न जाणवाथी दोरडामां सापनी जेम मिथ्या जगत सत्य लागे छे अने जेने जाणवाथी मोह बुद्धि नष्ट थई जाय छे ते भगवती भुवनेश्वरी ने नमस्कार हो। तत्वमसीए श्रुतिओमाना तत् पदना लक्षार्थ रूप केवल चैतन्य रसरूप अखंड आनंद रूप अने वेदोना तात्पर्यनी भूमिका रूप ते देवीनी अमे स्तुति करीए छीए। जे पंच कोशोथी भिन्न छे त्रणे अवस्थाओनी साक्षिणी छे त्वम पदना लक्षार्थ रूप तथा प्रत्यगाम गात्मा जीवात्मा स्वरूप छे ते भगवती भुवनेश्वरी ने अमे प्रणाम करीए छीए। ओंकार स्वरूप तमने नमस्कार। हरिंकार मूर्ति तमने नमस्कार। जुदा जुदा मंत्रो रूप तथा करुणा रूप तमने वारंवार नमस्कार हो। नमो देवी महादेवी शिवाय सततम नमः। नमः प्रकृते भद्राये नियताः प्रणताश्मताम् ताम गृणाम तपसा जलवंतीम वैरोचनीम कर्मफलेषु जुष्टाम दुर्गा देवीम शरणम अहम् प्रपद्ये सुतरसे तरसे नमः। देवीम वाचाम जनयन्तः देवास्ताम विश्वरूपाः पशवो वदन्ति सानो मद्रेश मुर्जः दुहाना धेन्वागस्मानु तृष्टतेतुः कालरात्रिं ब्रह्मस्तुतां वैष्णवी स्कंद मातरं सरस्वती मदितिं दुहु दक्ष दुहितरं नमामः पावनाम शिवां महालक्ष्मेय च विद्महे सर्वशक्तये च धीमहि तन्नो देवी प्रचोदयात्। नमो विराट स्वरूपेण्यः नमः सूत्रात्ममूर्तये नमो अव्याकृत रूपेण्ये नमः श्री ब्रह्म मूर्तये यद ज्ञाना जगत जिद्धाति रज्जु सर्पस्त्र गादिवत यज्ञ ज्ञानालवय मा प्रोक्ति नमस्ताम भुवनेश्वरीम नमस्तस्पद पदलक्षार्थाम चिदे करुश्रुपेणीम अखंडानंद रूपाम ताम वेदा तात्पर्यम भूमिकाम पंचकोशातिरक्ताम ताम वस्त्रात साक्षिणम पुनस्त्वत् पद लक्षार्थम प्रत्यगात्म स्वरूपिणीम नमः प्रणव रूपाये नमो हरिंकार मूर्तये नाना मंत्रातीतकाये ते करुणाये नमो नमः। सातमो स्कंद एकत्रिशमो अध्याय 44-53 श्लोक आ उपरना पांच श्लोको देव्यर्थ शेषम मा एक स्थान पर थोड़ा पाठ भेदनी साथे जेमना तेम आप्या छे। आ प्रमाणे देवताओं की स्तुति थी प्रसन्न थई कोयल जेवी मधुर वाणी में भगवती जगदंबाए कह्यू श्रीदेवीए कह्यू आ बधा देवता अहीं क्या प्रयोजन थी आव्या छे ते कहो। हूँ भक्तों की अभिलाषा पूरी करवा कल्प वृक्ष छू वरदान आपू ए मारो सहज स्वभाव छे। मारा रहवा छता तमो मारा भक्त एवा देवताओनु शू दुख छे। हूँ भक्तों आ दुख रूपी संसार सागर माथी उद्धार करी दऊ छू। महाभाग देवताओ तमारे मारी आ प्रतिज्ञा ने सत्य मानवी जोईए। स्नेह विवल थईने भगवती जगदम्बाए आ प्रमाणे कह्यू ते सांभळीने देवताओने बहु हर्ष थयो। साजन देवताओ निर्भयता पूर्वक पोतानु दुख कहवा लाग्या। देवता बोल्या परमेश्वरी त्रिलोक में कोई पदार्थ एवो नथी जे आप जाणता न हो कारण के तमे सर्वज्ञ तथा सर्व साक्षी रूपिणी छो। हे शिव तारक असुर तमने त्रास आपी रह्यो छे। ब्रह्माजीए तेने वरदान आप्यु छे के तेनु मृत्यु शंकर भगवानना पुत्रना हाथे ज थशे। हे महेश्वरी आप जाणो छो के अत्यारे भगवान शंकर विधुर जीवन जीवी रह्या छे। अमे अल्प बुद्धि वाला आप जेवा सर्वज्ञान संपन्ना ने शुं कही शकीए। हे अंबिके अमे आ कारण थी आव्या छीए। देवी आपना चरणों में अमे दृढ़ भक्ति मांगीए छीए। हमारा शरीर नी रक्षा माटे हमारी बीजी प्रार्थना एज छे। साजन देवताओनी वात सांभळीने भगवती परमेश्वरीए कह्यू देवताओ मारी शक्ति जे गौरी नाम थी प्रसिद्ध छे ते हिमालय ने त्यां प्रगट थशे। हवे तमारे भगवान शिव साथे गौरी नु लग्न थाय तो प्रयत्न करवानो छे। આ પ્રમાણે તમારા લોકોનું કાર્ય સિદ્ધ થશે. શરત એ છે કે તે ગૌરીના ચરણોની તમારે ભક્તિ કરવી. હિમાલયનું પણ કર્તવ્ય છે કે ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે, પછી તેના ઘેર જે મને બહુ જ પ્રિય છે તે ગૌરીનો જન્મ અવશ્ય થશે. વ્યાસજી કહે છે, રાજન, હિમાલય પણ પરમેશ્વરીના અત્યંત કૃપાપૂર્ણ વાણી સાંભળી રહ્યા હતા. તેઓ આ સાંભળીને ગળગળા થઈ ગયા. તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ સરી પડ્યા. તેમણે દેવીને કહ્યું, જગદંબા, મારા જળ પર આપની કેટલી કૃપા છે, જેથી આપ મને મહાનથી પણ મહાન વ્યક્તિ થવાનું સૌભાગ્ય પ્રદાન કરી રહ્યા છો. અન્યથા ક્યાં હું એક જળ પર્વત અને ક્યાં આપ સત અને ચિન્મય ભગવતી. હે નિષ્પાપ, સેંકડો જન્મના અશ્વમેઘ યજ્ઞ તથા ધ્યાન દ્વારા પણ આપનો પિતા બની શકું એ સંભવ નથી. આ તો આપની અહેતુકી કારણ વિના કૃપા છે. હવે મારો શ્રેષ્ઠ જગતમાં ફેલાશે. લોકો કહેશે, જગદંબા હિમાલયના પુત્રી છે. અહો, ખરેખર તે ખૂબ ભાગ્યશાળી છે. તેમને ધન્યવાદ છે. જેમના ઉદરમાં કરોડો બ્રહ્માંડ બિરાજમાન છે તે ભગવતી જગદંબા જેને ઘેર પુત્રી રૂપે પ્રગટ થવાના છે, તેની બરાબરી જગતમાં કોણ કરી શકે. મારા પિતૃઓ પણ એવા પુણ્યાત્મા છે જેના વંશમાં મારા જેવો પુત્ર ઉત્પન્ન થયો. હું જાણતો નથી કે મારા પિતૃઓને રહેવા માટે કયું ઉત્કૃષ્ટ સ્થાન નિર્માણ કરાયું હશે. હે દેવી, જે રીતે તમે સ્નેહથી મને ગૌરીના પિતા થવાનો સુઅવસર આપ્યો, તે જ રીતે સર્વ વેદાંતોથી સિદ્ધ તમારું સ્વરૂપ મને કહો. હે પરમેશ્વરી, મને ભક્તિ સાથે યોગ અને વેદોને માન્ય એવું જ્ઞાન પ્રાપ્ત થવું એ આપની કૃપા પર નિર્ભર છે. વ્યાસજી કહે છે, રાજન, હિમાલયની આ વાત સાંભળીને ભગવતી જગદંબાનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેઓ શ્રુતિઓના ગુહ્ય રહસ્યનું પ્રતિપાદન કરવા તત્પર થઈ ગયા. શ્રીદેવી બોલ્યા, હું જે કહું છું તે મારી વાત બધા જ દેવતાઓ બરાબર સાંભળે, કારણ કે એ સાંભળવાથી જ સાંભળનારને મારા રૂપની પ્રાપ્તિ થાય છે. હે પર્વતરાજ હિમાલય, સૃષ્ટિના સર્જન પહેલા કેવળ હું જ હતી, બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ હતું નહીં. એ સમયે મારું રૂપ સચ્ચિદાનંદમય પરબ્રહ્મ હતું. એ રૂપ એના વિશે તર્ક ન કરી શકાય, એનો ઉલ્લેખ ન કરી શકાય, એને કોઈની ઉપમા ન આપી શકાય એવું અને દોષ રહિત હતું. એ રૂપમાંથી કોઈ એક શક્તિ આપમેળે પ્રગટ થઈ ઉઠી. એનું નામ પડ્યું માયા. એ માયા ન તો સતી સતનું નારી જાતિ હતી, કે ન અસતી અસતનું નારી જાતિ હતી. આ સતી અસતીના ભેદ વિનાની તે એક વિલક્ષણ જ વસ્તુ હતી. અગ્નિમાં જે પ્રકાશ અને ચંદ્રમામાં જે ચાંદની હોય તે મારી એ શક્તિનો જ અંશ છે. એ શક્તિને ચોક્કસપણે મારી સખી સમજવી જોઈએ. જીવોના જન્મ અને મૃત્યુ થવા એ મારી એ શક્તિના કર્મ છે. પ્રલય સમયે કોઈ પણ ભેદ રહ્યો નહીં, સર્વ કાંઈ એ જ શક્તિમાં સમાઈ ગયું. ફરીને મારી એ શક્તિના સહયોગથી હું બીજ રૂપે નીપજી. એ શક્તિ જે સમયે મારો આધાર અને ઓઢણ હતી, આથી એનો થોડોક દોષ મારામાં પણ આવી ગયો. મારું બીજ રૂપ ચૈતન્ય બ્રહ્મના સહયોગથી નિમિત્ત સર્જનમાં ત્રણ કારણો અથવા સાધનોમાંથી એક, જેમ કે ઘડો બનાવવા માટે ચાંકડો અને પ્રપંચ એટલે માયાના વિસ્તારના પરિણામે સમવાય ઉપાદાન કારણ જેમ કે માટી રૂપે ઓળખાવા લાગ્યું. કેટલાક લોકો એ શક્તિને તપ કહે છે, તો બીજા કેટલાક લોકો એને તમ કહે, તમ અને જળ પણ કહ્યા કરે છે. શૈવ શાસ્ત્રના તત્વને જાણનારા મહાત્માઓ એ શક્તિ અંગે અંદરોઅંદર વિચારણા કરી ને નક્કી કર્યું કે એને જ્ઞાન, માયા, પ્રધાન, પ્રકૃતિ, શક્તિ અથવા અજા પણ કહી શકીએ છીએ. વેદાંતના સિદ્ધાંતનું ચિંતન કરનારા બીજા કેટલાક મહાત્માઓએ કહ્યું કે ના, આ તો અવિદ્યા કહેવાય છે. આમ વેદોમાં આનું જુદા જુદા નામોથી વર્ણન કરવામાં આવ્યું છે. આ શક્તિમાં જડતા અને જ્ઞાન સક્તા સ્પષ્ટપણે હોવાથી એનું અસતિ નામ બંધ બેસતું થઈ ગયું. ચૈતન્ય જોઈ શકાય એવું હોતું નથી. એમાં જોઈ શકવાનો ગુણ આવી જાય તો એને જળ કહે છે, કારણ કે ચૈતન્ય પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. એ કોઈ બીજાથી પ્રકાશિત થતું નથી. જો આપણે એમ કહીએ કે પ્રકાશ જ પ્રકાશને પ્રકાશિત કરે છે તો એના એમાં અવ્યવસ્થા એટલે કે ગોટાળો થઈ જવાથી એવું કહી શકાય નહીં। કર્મ અને કરતા પરસ્પર વિરોધી ધર્મ કોઈ એકમાં કેવી રીતે આવી શકે। આથી જ મારું રૂપ દીવાની જેમ સ્વયં પ્રકાશ છે હે હિમાલય। પ્રકાશક બીજાને વ્યક્ત કરવામાં ઉપયોગી થાય છે। આ વાત બરાબર સમજી લો। આથી જ મારા સંમિત જ્ઞાન શરીરની નિત્યતા સ્પષ્ટપણે સિદ્ધ થયેલી છે। ચૈતન્યને જો દ્રશ્ય જોઈ શકાય એવું માનીએ તો જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં ગુણધર્મહીનતાનો દોષ આવી જશે। ચૈતન્ય અને ચૈતન્ય ગુણહીનતાનો કોઈ એકમાં જ અનુભવ થવો એ બિલકુલ અસંભવ છે। જો સંમિતને અનુભવ સિદ્ધ માનીએ તો જે સાક્ષી અનુભવ કરનાર સાધક કે સિદ્ધ એનો અનુભવ કરે છે તેને જ વિશિષ્ટ માનવામાં આવશે અને એ જ સંમિત અથવા જ્ઞાનમય શરીર રૂપે હોય છે। આથી જ ઉત્તમ શાસ્ત્રવેતા એને નિત્ય કહે છે। બીજાના પ્રેમના પાત્ર બનવાથી એમાં અનંત રૂપતા પણ આવી જાય છે। પહેલા મારો આનંદત્વનો અભાવ હતો એવું નથી, હું ત્યારે પણ હતી, પ્રેમીજનો મારું સ્થાન હતા, બીજી બધી વસ્તુ મિથ્યા હોય છે। મિથ્યા વસ્તુને હું સાથ નથી આપતી એ સ્પષ્ટ છે। આપ અમારા રૂપમાં મર્યાદા ન હોવાનું પણ સિદ્ધ થઈ જાય છે। આપ મારા રૂપમાં મર્યાદા ન હોવાનું પણ સિદ્ધ થઈ જાય છે। જ્ઞાન ક્યારેય આત્માનો ધર્મ હોતો નથી, હોત તો એમાં જડતા આવી શકત। જ્ઞાનના કોઈ પણ એકાદ ભાગમાં જડતા છુપાઈ હોવાનું ન ક્યારેય જોયું છે કે ન જોઈ શકાય છે। ચિત્ત એટલે ચૈતન્યના ધર્મ માટે પણ આ જ સમજવું। ચિત્તના ધર્મથી અલગ રીતે બીજું ચિત્ત હોઈ શકે નહીં, એટલે કે ચિત્ત અને એનો ધર્મ અલગ અલગ નથી। આમ સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાનરૂપ સુખરૂપ સત્ય પૂર્ણ અસંગ અને અદ્વૈત હોય છે। એ જ આત્મા કામ અને કર્મ સાથે સંબંધ રાખનારી પોતાની માયાનો સાથ લઈને અગાઉ અનુભવેલા સંસ્કાર કાળ કર્મને પરિણામે અને તત્વના અજ્ઞાનને કારણે સૃષ્ટિ કરવાના વિચારથી શરીર ધારણ કરી લે છે। હે હિમાલય, મેં મારા જે રૂપનો પરિચય આપ્યો તે જ રૂપ અલૌકિક અવ્યાકૃત પૃથ્થકરણ કરીને સ્પષ્ટપણે ન સમજી શકાય એવું અવ્યક્ત તથા માયા સબલ માયાથી ચિત્ર વિચિત્ર રીતે રંગાયેલું પણ કહેવાય છે। બધા શાસ્ત્રો તેને કારણોનું કારણ તત્વમાં આદિ રૂપ સચિદાનંદ સ્વરૂપ વાળું કહે છે। કહેવાય છે કે આ દિવ્ય રૂપ સર્વ કર્મોનો સમૂહ ઇષ્ટ જ્ઞાનનો આશ્રય અહંકાર મંત્રનો વાચક તથા આદિ તત્વ છે। મારા રૂપમાંથી શબ્દતઃ માત્રાકારક આકાશ, સ્પર્શ તન્માત્રાકારક વાયુ અને રૂપ તન્માત્રાકારક તેજની વારા ફરતી ઉત્પત્તિ થઈ છે। ત્યાર પછી રસરૂપ જળ ઉત્પન્ન થયું, પછી ગંધ તન્માત્રા પૃથ્વી ઉત્પન્ન થઈ। આકાશમાં માત્ર એક ગુણ છે શબ્દ, વાયુમાં શબ્દ અને સ્પર્શ બે ગુણ છે। શબ્દ સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણ તેજના હોવાનું વિદ્વાનો કહે છે। શબ્દ સ્પર્શ રૂપ અને રસ આ ચાર ગુણ જળના કહેવાય છે। શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ ગુણોથી પૃથ્વી ઉત્પન્ન થઈ, તેમાંથી મહતત્વ ઉત્પન્ન થયું જેને લિંગ દેહ કહેવાય છે। એ જ આત્માનું સૂક્ષ્મ શરીર છે એને સર્વાત્મક કહે છે। જેમાં જગત બીજ રૂપે રહે છે તેમાંથી લિંગ દેહની ઉત્પત્તિ થઈ છે। જેનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે તે અવ્યક્ત પરબ્રહ્મનું કારણ શરીર છે। ત્યાર પછી પંચીકરણના માર્ગથી પાંચ સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે, પાંચ સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે, તેની સ્થિતિનું વર્ણન હવે કરું છું। પૂર્વોક્ત પાંચ ભૂતોના એક એકના બે બે ભાગ કરવા, તેમાંથી એક એક અડધા ભાગને જુદી રાખી બાકીની બીજા અડધા એક એક ભાગને ચાર ચાર ભાગ કરવા, તે ભાગોને પોતપોતાથી જુદા બીજા જે અડધા ભાગો બાકી રાખ્યા હોય તેમાં તેઓમાં ભેળવી દેવાથી તે પાંચે પાંચ અવયવો વાળા થઈ જાય છે। આ ભૂતોનું પંચીકરણ થયું, એ જ કાર્યરૂપ થાય છે। એ જ કાર્યરૂપ થવાથી વિરાટ દેહ બની ગયો, એ જ પરમાત્માનો સ્થૂળ દેહ છે। પાંચ ભૂતોમાં રહેલા સત્વગુણના અંશોમાંના એક એકથી સ્ત્રોત કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે અને બધા અંશો એકઠા મળી અંતઃકરણ ઉત્પન્ન થાય છે। અંતઃકરણ એક જ છે પરંતુ વૃત્તિઓના ભેદથી ચાર પ્રકારનું હોય છે। એ અંતઃકરણ જ્યારે સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે તે મન કહેવાય છે। જ્યારે તે સંશય છોડીને નિશ્ચય કરે છે ત્યારે તે બુદ્ધિ કહેવાય છે. અનુસંધાન કરવાથી તે ચિત્ત કહેવાય છે અને સ્વરૂપમાં અહંકાર વૃત્તિ ઉત્પન્ન થવાથી તે અહંકાર કહેવાય છે. પછી પ્રત્યેક પાંચ ભૂતોમાં જે રાજસ અંશ હતો તેનાથી ક્રમશઃ પાંચ કર્મેન્દ્રિય ઉત્પન્ન થાય છે. તે બધા અંશો એકઠા મળી પાંચ પ્રકારનો પ્રાણ થાય છે. પ્રાણ હૃદયમાં, અપાન ગુદામાં, સમાન નાભીમાં, ઉદાન કંઠમાં તથા વ્યાન બધા શરીરમાં રહે છે. આ પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ તથા બુદ્ધિ સહિત મન આ 17 તત્વો મળી સૂક્ષ્મ શરીર બને છે અને તે જ સૂક્ષ્મ શરીર આત્માનો લિંગ દેહ છે. આ પ્રમાણે કારણ અને લિંગ શરીરના રૂપના વર્ણન કરીને હવે જીવ અને ઈશ્વરના ભેદનું વર્ણન કરું છું. રાજન, રાજન જે પ્રકૃતિ પ્રથમ કહે છે તેમાં બે ભેદ છે, માયા અને અવિદ્યા. માયા શુદ્ધ સત્વ પ્રધાન છે અને જે મલિન સત્વગુણ પ્રધાન છે તે અવિદ્યા કહેવાય છે. જે પોતાના આશ્રિતોની રક્ષા કરે છે તેને માયા કહેવાય છે. શુદ્ધ સત્વ પ્રધાન માયા સાથે જે સ્થિત રહે છે તે ઈશ્વર કહેવાય છે. તે ઈશ્વરને પરબ્રહ્મ પરમાત્માની પૂરી જાણકારી હોય છે. તે સર્વજ્ઞ બધાની ઉત્પત્તિનું કારણ તથા બધા પર કૃપા કરનાર છે. પર્વતરાજ, મલિન સત્વ પ્રધાન વિદ્યામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડ્યું તેને જીવ કહે છે. જીવ સર્વ સુખ દુઃખોના આશ્રયો વાળો છે. આ બંને ઈશ્વર તથા જીવને ઉપર કહેલા ત્રણેય શરીરો સાથે સંબંધ છે. બંનેને પોતપોતાના ત્રણેય દેહમાં અભિમાન હોય છે, તેથી તેમના નામો પણ ત્રણ ત્રણ થયા છે. તેમાં જીવ કારણ દેહરૂપ થયેલો પ્રાજ્ઞ સૂક્ષ્મ દેહવાળો તેજસ અને સ્થૂળ દેહવાળો વિશ્વ નામવાળો છે. એ જ પ્રમાણે કારણ દેહવાળો ઈશ્વર સૂક્ષ્મ દેહવાળો સૂત્ર અને સ્થૂળ દેહવાળો વિરાટ નામથી ઓળખાય છે. જીવાત્મા વ્યષ્ટિ રૂપ ત્રણ દેહના અભિમાન વાળો હોય છે અને ઈશ્વર સર્વના નિયંતા હોય સાક્ષાત જીવના અનુગ્રહ કરવાથી મારી માયા શક્તિથી પ્રેરિત થઈ અનેક ભાગોના આશ્રય રૂપ વિવિધ વિશ્વને નિત્ય સર્જે છે. અધ્યાય 31-32 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.